श्री पद्म पुराण पातालखंड अध्याय 44 वैशाख महात्मय सुत जी कहे छे। महात्मा नारद ना वचन सांभळीने महर्षि अम्बरीशे विस्मित थईने कह्युं, महामुने तमे मार्ग श्री अगहन वगैरे पवित्र महिमाओं ने छोड़ीने वैशाख मासनी आटली प्रशंसा केम करो छो, तेने ज बधा महिनाओमां श्रेष्ठ केम कहो छो। जो माधव मास सौथी श्रेष्ठ ने भगवान लक्ष्मीपति ने वधारे प्रिय छे तो ते समय स्नान करवानी सी विधि छे। वैशाख मास में कई वस्तुनु दान, कई तपस्या तथा क्या देवतानु पूजन करवू जोईए, कृपा निधे ते समय करवाना पुण्यों मने उपदेश आपो। सद्गुरुना मुखे थी उपदेशनी प्राप्ति दुर्लभ होय छे। उत्तम देश अने काल समयनु मळवू पण बहु कठण होय छे। राज्य प्राप्ति वगैरह बीजा कोई पण भाव अमारा हृदय ने एटली शीतलता प्रदान करता नथी जेटलो के तमारो आ समागम। नारद जी कह्यु, राजन सांभळो, हूँ संसार ना हितने माटे तमने माधव मासनी विधिनु वर्णन कही संभळावुं छुं। जेवुं के पूर्व काल में ब्रह्मा जीए कह्यु हतुं, पहला तो मनुष्यनो भारतवर्ष में जन्म थवो ज दुर्लभ छे, तेनाथी पण वधारे दुर्लभ छे त्या मनुष्य योनि में जन्म। मनुष्य थईने पण पोताना धर्मनु पालन करवामां रुचि होवी तो वधारे कठण छे, तेनाथी पण अत्यंत दुर्लभ छे भगवान वासुदेव में भक्ति। अने ते होवा छता पण माधव मास में स्नान वगैरेनो सुयोग मळवो तो बहुज कठण छे। माधव मास माधव एटले लक्ष्मीपति ने बहु प्रिय छे। माधव एटले के वैशाख मास प्राप्त थता विधिपूर्वक स्नान दान तथा जप वगैरह अनुष्ठान करे छे, तेज मनुष्य धन्य तथा कृतकृत्य छे। तेमना दर्शन मात्र थी पापीओना पण पाप दूर थई जाय छे। अने तेवो भगवद भाव थी भावित थईने धर्माचरणना अभिलाषी बनी जाय छे। वैशाख मासमां जे एकादशी थी पूर्णिमा सुधीना जेटला 5 दिवस छे तेनु संपूर्ण महीना जेटलू महत्व छे। राजेन्द्र, जे लोकोए वैशाख मास में जात जातना उपचारों द्वारा मधु दैत्य ने मारनारा भगवान लक्ष्मीपति नु पूजन करी लीधुं, तेमणे पोताना जन्मनु फल प्राप्त करी लीधुं। भला कई एवी दुर्लभ वस्तु छे जे वैशाखना स्नान तथा विधिपूर्वक भगवानना पूजन थी प्राप्त थती नथी। जेमणे दान होम जप तीर्थमां प्राणत्याग तथा संपूर्ण पापोनो नाश करवावाळा भगवान श्री नारायणनु ध्यान नथी कर्युं, ते मनुष्यनो जन्म संसारमां व्यर्थ ज समजवो जोईए। जे धन होवा छता कंजूसी करे छे, दान वगैरह आप्या विना ज मरी जाय छे, तेनु धन व्यर्थ छे। राज, उत्तम कुळमां जन्म सारो मृत्यु श्रेष्ठ, उत्तम कुळमां जन्म सारो मृत्यु श्रेष्ठ भोग सुख सदा दान करवामां विशेष प्रसन्नता उदारता तथा उत्तम धैर्य आ बधा भगवान विष्णुनी कृपाथी ज प्राप्त थाय छे। महात्मा नारायणना अनुग्रहथी ज मनोवांछित सिद्धिओ मळे छे। जे कार्तिकमां माघमां अने माधवने प्रिय लागनारा वैशाख मासमां स्नान करीने मधुसूदन लक्ष्मीपति दामोदरनी विशेष विधि साथे भक्तिपूर्वक पूजा करे छे अने पोतानी शक्ति अनुसार दान आपे छे, ते मनुष्य आ लोकनुं सुख भोगवीने अंतमां श्री हरिना पदने प्राप्त थाय छे। राजन, जेम सूर्योदय थता अंधकार नष्ट थई जाय छे, तेज प्रमाणे वैशाख मासमां प्रातः स्नान करवाथी अनेक जन्मोनी उपार्जित पाप राशि नष्ट थई जाय छे। आ वात ब्रह्माजीए मने कही हती। भगवान विष्णुए माधव मासना महिमानो विशेष प्रचार कर्यो छे, तेथी आ महीनो आवे त्यारे मनुष्यने पवित्र करनारा पुण्य जळथी परिपूर्ण गंगा तीर्थ, नर्मदा तीर्थ, यमुना तीर्थ अथवा सरस्वती तीर्थमां सूर्योदयथी पहला स्नान करीने भगवान मुकुंदनी पूजा करवी जोईए, तेथी तपस्यानुं फळ भोगव्या पछी अक्षय स्वर्गनी प्राप्ति थाय छे। भगवान श्री नारायण अनामय रोग व्याधि थी रहित छे, ते गोविंद देवनी आराधना करीने तमे भगवाननु पद प्राप्त करी लेशो। राजन, देवाधिदेव लक्ष्मीपति पापोनो नाश करवा वाला छे, तेमने नमस्कार करीने चैत्रनी पूर्णिमाया व्रतनो आरंभ करवो जोईए। व्रत लेनार पुरुषे यम नियमनु पालन करवू, यथाशक्ति दान आपवू, अविष्यान्न भोजन करवू, भूमि पर सुवू, ब्रह्मचर्य व्रतमां दृढ़तापूर्वक स्थिर रहेवू तथा हृदय में भगवान श्री नारायण नु ध्यान करता रहीने કૃચ્છ વગેરે તપસ્યાઓ દ્વારા શરીરને કૃશ કરવું. આ પ્રમાણે નિયમપૂર્વક રહીને જ્યારે વૈશાખની પૂર્ણિમા આવે તે દિવસે મધ અને તલનું દાન કરવું, શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભક્તિપૂર્વક ભોજન કરાવવું, તેમને દક્ષિણા સહિત ગાયનું દાન આપે તથા વૈશાખ સ્નાનના વ્રતમાં જે કંઈ ત્રુટિ થઈ હોય તેની પૂર્ણતા માટે બ્રાહ્મણોને પ્રાર્થના કરે. રાજન, જેમ લક્ષ્મીજી જગદીશ્વર માધવની પ્રિયા છે તે જ પ્રમાણે માધવ માસ પણ મધુસૂદનને બહુ પ્રિય છે. આ પ્રમાણે ઉપરુક્ત નિયમના પાલનપૂર્વક 12 વર્ષ સુધી વૈશાખ સ્નાન કરીને અંતમાં મધુસૂદનની પ્રસન્નતા માટે પોતાની શક્તિ અનુસાર વ્રતનું ઉદ્યાપન કરવું. અંબરીશ, પૂર્વકાળમાં બ્રહ્માજીના મુખેથી મેં જે કંઈ સાંભળ્યું હતું તે બધું વૈશાખ માસનું મહાત્મય તમને બતાવી દીધું. અંબરીશે પૂછ્યું, મુને, સ્નાનમાં પરિશ્રમ તો થોડો છે છતાં તેનાથી દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે, મને આના પર વિશ્વાસ કેમ થતો નથી? મને મોહ કેમ થઈ રહ્યો છે? નારદજીએ કહ્યું, રાજન, તમારી શંકા બરાબર છે. થોડા પરિશ્રમ દ્વારા મહાન ફળની પ્રાપ્તિ અસંભવ જેવી વાત છે, છતાં એના પર વિશ્વાસ કરો, કેમ કે આ બ્રહ્માજીની કહેલી વાત છે. ધર્મની ગતિ સૂક્ષ્મ હોય છે, તેને સમજવામાં મોટા મોટા પુરુષોને પણ મુશ્કેલી થાય છે. શ્રી હરિની શક્તિ અચિંત્ય છે, તેમની કૃતિમાં વિદ્વાનોને પણ મોહ થઈ જાય છે. વિશ્વામિત્ર વગેરે ક્ષત્રિય હતા, પરંતુ ધર્મનું અધિક અનુષ્ઠાન કરવાના કારણે તેઓ બ્રાહ્મણત્વને પ્રાપ્ત થઈ ગયા, તેથી ધર્મની ગતિ અત્યંત સૂક્ષ્મ છે. રાજન, તમે સાંભળ્યું હશે, અજામિલ પોતાની ધર્મપત્નીનો પરિત્યાગ કરીને સદા પાપના માર્ગે ચાલતો હતો, તો પણ મૃત્યુના સમયે તેણે માત્ર પુત્ર સ્નેહવશ નારાયણ કહીને બોલાવ્યો, પુત્રને યાદ કરીને નારાયણ નામ લીધું, પરંતુ એટલા માત્રથી તેને બહુ જ દુર્લભ પદની પ્રાપ્તિ થઈ ગઈ, જેમ અનિચ્છાપૂર્વક પણ જો અગ્નિનો સ્પર્શ થઈ જાય તો શરીરને બાળે છે, એ જ પ્રમાણે કોઈ બીજા નિમિત્તે પણ જો શ્રી ગોવિંદના નામનું ઉચ્ચારણ કરવામાં આવે તો તે પાપ રાશિને ભસ્મ કરી નાખે છે. અનિચ્છયાપી દહતિ સ્પૃષ્ટો હુતવહો યથા તથા દહતિ ગોવિંદ નામ વ્યજાદ પિરિતમ. 87મા અધ્યાયનો 8મો શ્લોક. જીવ વિચિત્ર છે, જીવોની ભાવનાઓ વિચિત્ર છે, કર્મ વિચિત્ર છે તથા કર્મોની શક્તિઓ પણ વિચિત્ર છે. શાસ્ત્રોમાં જેનું મહાન ફળ બતાવવામાં આવ્યું હોય તે જ કર્મ મહાન છે, પછી તે અલ્પ પરિશ્રમ સાધ્ય હોય કે વધારે પરિશ્રમ સાધ્ય. નાનકડી વસ્તુથી પણ મોટી મોટી વસ્તુનો નાશ થઈ જાય છે. નાનકડા અગ્નિના તણખાથી અઢળક તણખલા બળી જાય છે, જે શ્રીકૃષ્ણના ભક્ત છે તેમનાથી અજાણતા થયેલી હજારો હત્યાઓથી યુક્ત ભયંકર પાતક તથા ચોરી વગેરે પાપ પણ નષ્ટ થઈ જાય છે. જે શ્રીકૃષ્ણના ભક્ત છે તેમનાથી અજાણતા થયેલી હજારો હત્યાઓથી યુક્ત ભયંકર પાતક તથા ચોરી વગેરે પાપ પણ નષ્ટ થઈ જાય છે. વીર, જેના હૃદયમાં ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ છે તે વિદ્વાન પુરુષ જો થોડું પણ પુણ્ય કાર્ય કરે છે તો તે અવશ્ય તો તે અક્ષય ફળ આપનારું બને છે. તેથી માધવ માસમાં માધવની ભક્તિપૂર્વક આરાધના કરીને મનુષ્ય પોતાની મનોવાંછિત કામનાઓને પ્રાપ્ત કરી લે છે, એ વિશે સંદેહ ન કરવો જોઈએ. શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવતું નાનામાં નાનું કર્મ કેમ ન હોય, તેના દ્વારા મોટા મોટા પાપોનો ક્ષય થઈ જાય છે તથા ઉત્તમ કર્મની વૃદ્ધિ થવા લાગે છે. રાજન, ભાવ તથા ભક્તિ બંનેની વિપુલતાથી ફળમાં વૃદ્ધિ થાય છે. ધર્મની ગતિ સૂક્ષ્મ છે, તે અનેક પ્રકારથી જાણી શકાય છે. મહારાજ, જે લોકો ભાવહીન છે, જેના હૃદયમાં ઉત્તમ ભાવ તથા ભગવાનની ભક્તિ નથી, તે સારા દેશ અને કાલ પવિત્ર સ્થાન અને સમયમાં જઈને જીવનભર પવિત્ર ગંગાજળથી નહાય અને દાન આપતો રહે તો પણ કદી શુદ્ધ થશે નહીં એવું મને લાગે છે. તેથી પોતાના હૃદયમાં શુદ્ધ ભાવની સ્થાપના કરીને વૈશાખ માસમાં પ્રાતઃ સ્નાન કરનાર વિશુદ્ધ ચિત્તનો પુરુષ ભક્તિપૂર્વક ભગવાન લક્ષ્મીપતિની પૂજા કરે છે, તેના પુણ્યનું વર્ણન થઈ શકે એમ નથી. તેથી રાજન, તમે વૈશાખ માસના ફળ બાબતે વિશ્વાસ કરો, નાનકડું શુભ કર્મ પણ સેંકડો પાપોનો નાશ કરી નાખે છે. જેમ હરિનામના ભયથી પાપોના સમૂહ નષ્ટ થઈ જાય છે, તે જ પ્રમાણે સૂર્યના મેષ રાશિ પર સ્થિત થવાના સમયે પ્રાતઃ સ્નાન કરવાથી તથા તીર્થમાં ભગવાનની સ્તુતિ કરવાથી પણ સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે. यथा हरेर नाम भयेन भूप नश्यन्ति सर्वे दुरितस्य वृंदाः। नूनम रवोव मेष गते विभाते स्नानेन तीर्थे च हरिस्तवेन। 87 अध्याय नो 34मो श्लोक। जे प्रमाणे गरुड़ ना तेज थी साप भागी जाए छे, तेज प्रमाणे प्रातः काले वैशाख स्नान करवा थी पापो भागी जाए छे, आ निश्चिंत बात छे। जे मनुष्य मेष राशि नो सूर्य होय त्यारे गंगा के नर्मदा में स्नान करीने एक बे के त्रण वार भक्तिभाव साथे पाप प्रशमन नामना स्तोत्र नो पाठ करे छे, ते बधा पापो थी मुक्त थईने परम पद ने प्राप्त थाय छे। अम्बरीश, आ प्रमाणे मैं टूंक में वैशाख मास नु महात्म्य कही दीधुं, હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? અધ્યાય 44મો સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।